श्री पद्म पुराण उत्तरखंड अध्याय 41 कार्तिक मास में स्नान ने पूजन नी विधि। राजा पृथ्वीए कह्यु, हे मुने, तमे कार्तिक अने माघना स्नान नु महान फल कह्यु छे। हवे ते समय में करवामां आवता स्नान नी विधि अने नियमों नुं पण वर्णन करो, तेमनी उद्यापन विधि पण विस्तार थी कहो। नारद जी बोलिया, हे राजन, तमे भगवान विष्णुना अंशथी उत्पन्न थया छो, तमारा माटे कोई वात अज्ञात नथी, छता तमे पूछो छो तेथी हूँ कार्तिकना परम उत्तम महात्म्यनुं वर्णन करू छू। सांभळो, आसो मास शुक्ल पक्षनी जे एकादशी आवे छे ते दिवसे आळस छोड़ीने कार्तिकना उत्तम व्रतोनो नियम ग्रहण करो। व्रत करनार पुरुष प्रहरभर रात बाकी होय त्यारे उठे अने जलनो लोटो लईने गामनी बहार नैऋत्य कोण तरफ जाए। दिवसे अने संध्याना समये उत्तर दिशा तरफ मुख करीने तथा रात होय तो दक्षिण दिशा तरफ मुख राखीने मलमूत्रनो त्याग करे। पहला जनोईने जमणा कान पर चढ़ावी लेने जमीनने तणखलाथी ढाकीने पोताना माथाने वस्त्रथी ढाकी राखे। शोच समये मुखने यत्नपूर्वक बंद राखवुं, न तो थूके अने न मुखथी श्वास ले। मलत्याग पछी गुदा भाग तथा हाथने ए रीते धुए जेथी मलनो लेप अने दुर्गंध दूर थई जाय। आ कार्यमां आळस न करवी। पांच वार गुदामां, दस वार डाबा हाथमां ने तथा सात वार बन्ने हाथोमां माटी लगावीने धोवा। पछी एक वार लिंगमां, त्रण वार डाबा हाथमां अने बे बे वार बन्ने हाथोमां माटी लगावीने धोवा। आ गृहस्थना माटे शोचनी विधि बतावामां आवी। ब्रह्मचारी माटे आनाथी बे गणु, वानप्रस्थ माटे त्रण गणु अने सन्यासी माटे चार गणु करवानुं विधान छे। रात्रे दिवस करता अर्धा सोच एटले माटी लगावीने धोवानो नियम छे। रस्ते चालती व्यक्तिने माटे, स्त्रीने माटे तथा शूद्रोने माटे पण तेनाथी अर्धा सोचनुं विधान छे। सोच कर्मथी हीन पुरुषनी समस्त क्रियाओ निष्फळ थई जाय छे। जे पोताना मुखने सारी रीते साफ करतो राखतो नथी, तेना उच्चारण करेला मंत्र फलदायक थता नथी, तेथी यत्नपूर्वक दांत अने जीभनी शुद्धि करवी जोईए। गृहस्थ पुरुषे कोई दूधवाळा वृक्षनुं बार आंगळ लांबू दातण लईने दातण करवुं, परंतु जो घरमां पिताની पुण्यतिथि के व्रत होय तो दातण करवुं नहीं। दातण करता पहेला वनस्पति देवताथी आ प्रमाणे प्रार्थना करवी। आयुर्बलम यशो वर्चः प्रजाः पशु वशुनी च ब्रह्म पग्नाम च मेघाम च त्वम नो देही वनस्पति। हे वनस्पति, हे वनस्पति, तमे मने आयु बल यश तेज संतति पशु धन ब्रह्म ज्ञान अने स्मरण शक्ति प्रदान करो। आ मंत्र बोलीने दातण थी दात साफ करवा जोईए। प्रतिपदा अमावस्या नोम छठ रविवार तथा चंद्रमा अने सूर्यग्रहणना दिवसे दातण न करवू। व्रत અને શ્રાદ્ધના દિવસે પણ લાકડાનું દાતણ કરવું નહીં। તે દિવસોમાં પાણીના 12 કોગળા કરીને મુખશુદ્ધિ કરવાનું વિધાન છે। કાંટાવાળું વૃક્ષ, કપાસ, સિંધુવાર, પલાશ, વડ, એરંડો અને દુર્ગંધયુક્ત વૃક્ષોનું દાતણ ન કરવું। પછી સ્નાન કર્યા પછી ભક્તિપરાયણ અને પ્રસન્ન ચિત્તે ચંદન, ફૂલ અને તાંબુલ વગેરે પૂજાની સામગ્રી લઈને ભગવાન વિષ્ણુ અથવા શિવજીના મંદિરમાં જવું। મંદિરમાં જવું, ત્યાં ભગવાનને અલગ અલગ પાદ્ય અર્ધ્ય વગેરે ઉપચાર અર્પણ કરીને તેમની સ્તુતિ કરવી તથા ફરી નમસ્કાર કરીને ગીત વગેરે માંગલિક ઉત્સવોનો પ્રબંધ કરવો। તાલ, વેણુ અને મૃદંગ વગેરે વાજિંત્રો સાથે ભગવાનની સામે નૃત્ય અને ગાન કરવાવાળા લોકોનો પણ તાંબુલ વગેરે દ્વારા સત્કાર કરવો। જે ભગવાનના મંદિરમાં ગાન કરે છે તે સાક્ષાત વિષ્ણુ રૂપ છે। કલયુગમાં કરેલા યજ્ઞ દાન અને તપ ભક્તિપૂર્વક કરેલા હોય તો જ જગદગુરુ ભગવાનને સંતુષ્ટ કરી શકે છે। હે રાજન, એકવાર મેં ભગવાનને પૂછ્યું, હે દેવેશ્વર, તમે ક્યાં નિવાસ કરો છો? તો તેઓ મારી ભક્તિથી સંતુષ્ટ થઈને તેઓ બોલ્યા, નારદ, ન તો હું વૈકુંઠમાં નિવાસ કરું છું અને ન યોગીઓના હૃદયમાં। મારા ભક્ત જ્યાં મારા ગુણગાન કરે છે ત્યાં જ હું રહું છું। નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે ન વે, મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ। 94મો અધ્યાયનો 23મો શ્લોક। जो मनुष्य गंध पुष्प वगैरह द्वारा मारा भक्तोनी पूजा करे छे तो तेनाथी मने जेटली अधिक प्रसन्नता थाय छे तेटली मारी पोतानी पूजा करवाथी थती नथी। जे मूर्ख मनुष्य मारी पुराण कथा अने मारा भक्तोना गान सांभळीने निंदा करे छे ते मारो ज द्वेष करे छे। शिरीष एटले शिरस, उन्मत एटले धतुरो, गिरिजा एटले मातुलुंगी, मलिका एटले मालती, सालमती एटले सालमती, मदार अने करणना फूलोथी तथा अक्षत द्वारा श्री विष्णुनी पूजा करवी नहीं। जवा, कुंद, सिरह, जूही, मालती अने केवड़ाना फूलोथी श्री शंकरजीनी पूजा करवी नहीं। लक्ष्मी प्राप्तिनी इच्छा राखनार पुरुषे तुलसी पत्रथी गणेशनी, दुर्वादलथी दुर्गानी तथा अगस्त्य एटले सफेद फूलोनो एक वृक्ष ना फूलोथी सूर्यदेवनी पूजा न करे। शिरसो उन्मत गिरिजा मल्लिका सालमली भवेही अकर्जेही कर्णिका रेश्च विष्णु विष्णुर्नाश्चर्य तथा क्षतेही। जप आकुंद शिरसेश्च युथिका मालती भवेही केतकी भवपुष्पेश्च निर्वाच्य शंकरस्तथा गणेशम तुलसी पत्रे दुर्गा हम दुर्गाम नेव तु दुर्वया मुनि पुष्पेश तथा सूर्यम लक्ष्मी कामो न चार चारचयीत। चुराण मध्य ने 26-28 श्लोक संख्या। आ सिवाय जे उत्तम फूल छे ते बधा देवताओनी पूजा माटे उत्तम मानवामां आवेला छे। आ प्रमाणे पूजा विधि पूर्ण करीने देवाधिदेव भगवान ने क्षमा प्रार्थना करवी। मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम हीनम सुरेश्वर यत पूजितम मया देव परिपूर्णम तदस्तु मे। चुराण अध्याय नो 30मो श्लोक। हे देव, हे देवेश्वर, हे देव, मारा द्वारा करवामां आवेली तमारी पूजामां मंत्र विधि तथा भक्तिनी उणप रही होय तो ते बधी उणप तमारी कृपाथी पूर्ण थई जाय। त्यार पछी प्रदक्षिणा करीने दंडवत प्रणाम करवा तथा फरी भगवान पासे त्रुटिओने माटे क्षमा याचना करीने पूजानी समाप्ति करवी। जे आ कार्तिकनी रातना भगवान विष्णु अथवा शिवजीनी योग्य रीते पूजा करे छे ते मनुष्य पाप रहित थईने पोताना पूर्वजोनी साथे श्री विष्णुना धाममां चाल्या जाय छे। नारद जी कहे छे, ज्यारे बे घड़ी रात बाकी रहे त्यारे तल, दर्भ, अक्षत, फूल अने चंदन वगैरे लईने पवित्रता पूर्वक जळाशयना तट पर जवुं। मनुष्यनुं बनावडावेलुं तळाव होय अथवा कोई देवकुंड होय के नदी अथवा नदीनो संगम होय આમાં ઉત્તરોત્તર 10 ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા જો તીર્થમાં સ્નાન કરે તો તેનું અનંત ફળ માનવામાં આવ્યું છે। ત્યાર પછી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને સ્નાનનો સંકલ્પ કરો તથા તીર્થ વગેરેના દેવતાઓને ક્રમશઃ અર્ધ્ય વગેરે અર્પણ કરવા। પછી ભગવાન વિષ્ણુને અર્ધ્ય આપતા નીચેનો મંત્ર બોલો, નમઃ કમલાનાભાય નમસ્તે જલશાયિને નમસ્તે અસ્તુ ઋષિકેશ गृहणाराध्यम नमो अस्तु ते। कार्तिके अहम करिष्यामि प्रातः स्नानम जनार्दन प्रत्यर्थम तव देवेश दामोदर मया सह ध्यात्वा अहम त्वाम च देवेश जले अस्मिन् स्नातु मुद्यतः तव प्रसादात प्रसादात पापम मे दामोदर विनश्यतु। 95 अध्यायना 4th, 7th, 8th श्लोक। ભગવાન પદ્મનાભને નમસ્કાર છે, જળમાં શયન કરનારા નારાયણને નમસ્કાર છે, હે ઋષિકેશ તમને વારંવાર નમસ્કાર છે। આ અર્ધ્ય ગ્રહણ કરો હે જનાર્દન, હે દેવેશ, હે લક્ષ્મી સહિત દામોદર, હું તમારી પ્રસન્નતા માટે કાર્તિકમાં પ્રાતઃ સ્નાન કરીશ। હે દેવેશ્વર, તમારું ધ્યાન કરીને જળમાં સ્નાન કરવા હું તૈયાર થયો છું। હે દામોદર, તમારી કૃપાથી મારું પાપ નષ્ટ થઈ જાય। ત્યાર પછી રાધા સહિત ભગવાન શ્રી કૃષ્ણને નીચેના મંત્રથી અર્ધ્ય આપો, નિત્ય નૈમિતિકે કૃષ્ણ કાર્તિકે પાપ નાશને ગૃહાણા અર્ધ્યમ મયા દત્તમ રાધયા સહિતો હરે। 95 અધ્યાયનો 9મો શ્લોક। શ્રી રાધા સહિત ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય અને નૈમિતિક કર્મરૂપ આ પાપ નાશક કાર્તિક સ્નાનના વ્રતના નિમિત્તે મારો આપેલો અર્ધ્ય સ્વીકાર કરો। આ પછી વ્રત કરનાર પુરુષ ભાગીરથી શ્રી વિષ્ણુ, શિવ અને સૂર્યનું સ્મરણ કરીને નાભી જેટલા ઊંડા જળમાં ઉભા રહીને વિધિપૂર્વક સ્નાન કરે। ગૃહસ્થ પુરુષે તલ અને આમળાનું ચૂર્ણ લગાડીને સ્નાન કરવું જોઈએ. વનવાસી સંન્યાસીએ તુલસીના મૂળની માટી લગાડીને સ્નાન કરવું. સપ્તમી અમાવસ્યા, નવમી, દ્વિતીયા, દસમી અને ત્રયોદશી આમળાનું ફળ, આમળાના ફળ અને તલ દ્વારા સ્નાન કરવું નિષિદ્ધ છે. પહેલા શરીરને ખૂબ મસળી મસળીને સ્નાન કરવું, ત્યાર પછી મંત્ર સ્નાન કરવું. સ્ત્રી અને શુદ્રોએ વેદોક્ત મંત્રોથી સ્નાન કરવું નહીં, તેમના માટે પુરાણોના મંત્રોનો ઉપયોગ કરવાનું કહ્યું છે. વ્રતી પુરુષ પોતાના હાથમાં દર્ભની વીંટી એટલે પવિત્રી ધારણ કરીને નીચેના મંત્રોનું ઉચ્ચારણ કરીને સ્નાન કરે. ત્રિધા ભૂદેવ કાર્યાર્થમ યહ પુરા ભક્તિ ભાવિતઃ સ વિષ્ણુ સર્વ પાપઘ્ન પુનાતુ કૃપયાત્ર મામ વિષ્ણોરાજ્ઞા મનુ પ્રાપ્ય કાર્તિક વ્રત કારણાત શમંતુ દેવાસ્તે સર્વે માં પુનંતુ સવા સવાહા વેદ મંત્રાહા સબીજાશ્ચ સરહસ્યા મખાન્વિતાહા કશ્યપાદાશ્ચ મુનયો માં પુનંતુ સદૈવતે ગંગાધ્યાહા સરિતઃ સર્વા સ્થતીર્થાની જલદાનદાહા સસપ્ત સાગરાહા સર્વે માં પુનંતુ સદૈવતે પતિવ્રતા સત્વદિત્યાદ્યા યક્ષાઃ સિદ્ધાઃ સપન્નગાઃ ઔષધ્યઃ પર્વતાશ્ચાપિ માં પુનંતુ ત્રિલોકજાઃ. 95 અધ્યાયના 14-18 શ્લોક સંખ્યા. જે પૂર્વકાળમાં ભક્તિપૂર્વક ચિંતન કરવાથી દેવતાઓના કાર્યની સિદ્ધિ માટે ત્રણ સ્વરૂપોમાં પ્રગટ થયા તથા જે સમસ્ત પાપોના નાશ કરવાવાળા છે તે ભગવાન વિષ્ણુ અહીં કૃપાપૂર્વક મને પવિત્ર કરે. શ્રી વિષ્ણુની આજ્ઞા પ્રાપ્ત કરીને કાર્તિક વ્રત કરવાથી જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો તેના માટે બધા દેવતાઓ મને ક્ષમા કરે તથા ઇન્દ્ર વગેરે દેવતા મને પવિત્ર કરે. બીજ, રહસ્ય અને યજ્ઞો સહિત વેદ મંત્ર અને કશ્યપ વગેરે મુનિ મને સદા પવિત્ર કરે. ગંગા વગેરે બધી નદીઓ, તીર્થ, મેઘ, નદ અને સાત સમુદ્ર આ બધા મને સદા પવિત્ર કરે. અદિતિ વગેરે પતિવ્રતા, યક્ષ, સિદ્ધ, નાગ તથા ત્રિભુવનની ઔષધિ અને પર્વત પણ મને પવિત્ર કરે. સ્નાન પછી વિધિપૂર્વક દેવતા, ઋષિ, મનુષ્ય, સનકાદિ તથા પિતૃનું તર્પણ કરવું. કાર્તિક માસમાં પિતૃતર્પણના સમયે જેટલા તલનો ઉપયોગ કરવામાં આવે છે તેટલા વર્ષો સુધી પિતૃઓ સ્વર્ગમાં નિવાસ કરે છે. ત્યાર પછી જળમાંથી બહાર નીકળીને વ્રતિ મનુષ્ય પવિત્ર વસ્ત્ર ધારણ કરવું અને પ્રાતઃકાળના નિત્ય કર્મ પૂરા કરીને શ્રીહરિનું પૂજન કરવું. પછી ભક્તિપૂર્વક ભગવાનમાં મન લગાવીને તીર્થો અને દેવતાઓનું સ્મરણ કરીને ફરી ગંધ, પુષ્પ અને ફળ સાથે અર્ધ્ય આપવું. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે. વ્રતિનઃ કાર્તિકે માસી સ્નાતસ્ય વિધિ વન્મમમ ગૃહાણાર્ધ્યમ મયા દત્તમ રાધયા સહિતો હરે. 95 અધ્યાયનો 23મો શ્લોક. ભગવાન, મેં કાર્તિક માસમાં સ્નાનનું વ્રત લઈને વિધિપૂર્વક સ્નાન કરી લીધું છે. મારા આપેલા અર્ધ્યનો તમે શ્રી રાધાજી સાથે સ્વીકાર કરો. આ પછી વેદ વિદ્યાના પારંગત બ્રાહ્મણોનું ગંધ, પુષ્પ અને તાંબુલ દ્વારા ભક્તિપૂર્વક પૂજન કરવું અને વારંવાર તેમના ચરણોમાં મસ્તક ઝુકાવવું. બ્રાહ્મણના જમણા પગમાં સંપૂર્ણ તીર્થ, મુખમાં વેદ તથા સમસ્ત અંગોમાં દેવતા નિવાસ કરે છે. તેથી બ્રાહ્મણનું પૂજન કરવાથી આ બધાની પૂજા થઈ જાય છે. આના પછી હરિપ્રિયા તુલસીજીની પૂજા કરવી, પ્રયાગમાં સ્નાન કરવાથી કાશીમાં મૃત્યુથી અને વેદોના સ્વાધ્યાયથી જે ફળ પ્રાપ્ત થયા છે તે બધું ફળ શ્રી તુલસીના પૂજનથી મળી જાય છે. તેથી એકાગ્રતાપૂર્વક નીચેના મંત્રથી તુલસીની પ્રદક્ષિણા અને નમસ્કાર કરવા. દેવેસ્ત્વમ નિર્મિતા પૂર્વમર્ચિતા અસી મુનીશ્વરેહી નમો નમસ્તે તુલસી પાપમ હર હર પ્રિય. 95 અધ્યાયનો 30મો શ્લોક. હરિપ્રિયા તુલસી, પૂર્વકાળમાં દેવતાઓએ તમને ઉત્પન્ન કર્યા અને મુનીશ્વરોએ તમારી પૂજા કરી, તમને વારંવાર નમસ્કાર છે. મારા બધા પાપ હરી લો. તુલસી પૂજન પછી વ્રત કરનાર ભક્તિમાન પુરુષ ચિત્તને એકાગ્ર કરીને ભગવાન વિષ્ણુની પૌરાણિક કથા સાંભળે તથા કથાવાચક વિદ્વાન બ્રાહ્મણ અથવા મુનિની પૂજા કરે. જે મનુષ્ય ભક્તિયુક્ત થઈને પૂર્વોક્ત સંપૂર્ણ વિધિઓનું સારી પેઠે પાલન કરે છે અંતમાં ભગવાન નારાયણના પરમ ધામમાં જાય છે. અધ્યાય 41મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.